श्री पद्म पुराण पाताल खंड अध्याय 14। चक्रांका नगरीना राजकुमार दमन द्वारा घोड़ा ने पकड़वो तथा राजकुमार नो प्रताप ग्रह्य ने युद्ध में परास्त करीने स्वयं पुष्कल द्वारा पराजित थो। शेष जी कहे छे, हे मुने, ते घोड़ो नीलांचल पर थोड़ी वार रोकाई ने घास चरतो आगळ वधी गयो। तेनो वेग मन जेवो तीव्र हतो। श्रेष्ठ वीर शत्रुघ्न राजा लक्ष्मीनिधि भयंकर वाहनवाला राजकुमार पुष्कल तथा राजा प्रतापाग्रह आ बधा तेनी रक्षा करी रह्या हता। करोड़ों सैनिकों थी सुरक्षित यज्ञ अश्व क्रमश आगल वधतो राजा सुबाहु द्वारा सुरक्षित चक्रांका नगरीनी नजीक जई पहुंच्यो। ते समये राजानो पुत्र दमन शिकार खेली रह्यो हतो। तेनी दृष्टि ते घोड़ा पर पड़ी जे चंदन वगैरे थी चर्चित तथा मस्तक पर सुवर्ण पत्र थी शोभायमान हतो। राजकुमार दमने ते पत्र ने वाँच्यो। पत्र नो अभिप्राय समझीने ते बोल्यो, अहो भूमंडल पर मारा पिताजी नी हयाती में आटलो मोटो अहंकार केवो, जेने आ घमंड प्रदर्शित कर्यो छे तेने मारा धनुष्य थी छूटेला बाण आवी उद्धताई नु फल चखाड़से। આજે મારા તીક્ષ્ણ બાણ શત્રુઘ્નના સંપૂર્ણ શરીરને ઘાયલ કરીને તેને લોહી લુહાણ કરી દેશે, જેથી તેઓ ફૂલોથી ખીલેલા પલાશ એટલે ખાખરા જેવા દેખાશે। આજે બધા શ્રેષ્ઠ યોદ્ધા મારી ભુજાઓના બળને જોઈ લે, હું મારા ધનુષ્યથી કરોડો બાણોની વૃષ્ટિ કરીશ। રાજકુમાર દમને આમ કહીને ઘોડાને તો પોતાના નગરમાં મોકલી દીધો અને સ્વયં હર્ષ તથા ઉત્સાહમાં આવીને સેનાપતિને કહ્યું, મહામતે, શત્રુઓનો સામનો કરવા માટે મારી સેના તૈયાર કરો। આ પ્રમાણે સેનાને સુસજ્જ કરીને તે સ્વયં યુદ્ધ ક્ષેત્રમાં સામે જઈને ઊભો રહી ગયો। તે સમયે તેનું સ્વરૂપ બહુ ઉગ્ર દેખાતું હતું। એ દરમિયાન ઘોડાની પાછળ ચાલનારા યોદ્ધા પણ ત્યાં આવી પહોંચ્યા અને અત્યંત વ્યાકુળ થઈને વારંવાર એકબીજાને પૂછવા લાગ્યા। મહારાજનો તે યજ્ઞ સંબંધી અશ્વ જે કપાળમાં બાંધેલા પત્રથી ચિહ્નિત હતો તે ક્યાં ચાલ્યો ગયો? એટલામાં શત્રુઓને તપાવનારા રાજા પ્રતાપાગ્રે જોયું કે સામે જ કોઈ સેના તૈયાર થઈને ઊભી છે, જે વિરોચિત શબ્દોનું ઉચ્ચારણ કરતી રહીને ગર્જના કરી રહી છે। પ્રતાપાગ્રેના સિપાહીઓએ તેમને કહ્યું, મહારાજ, એવું લાગે છે કે આ રાજા જ ઘોડો લઈ ગયો છે, અન્યથા વીર પોતાના સૈનિકો સાથે આપણી સામે શા માટે ઊભો રહે? આ સાંભળીને પ્રતાપાગ્રહે પોતાનો એક સેવક મોકલ્યો। તેણે જઈને પૂછ્યું, મહારાજ, શ્રી રામચંદ્રજીનો અશ્વ ક્યાં છે? કોણ લઈ ગયું? કેમ લઈ ગયો છે? શું તે ભગવાન શ્રી રામચંદ્રજીને જાણતો નથી? રાજકુમાર દમન બહુ બળવાન હતો। તે સેવકના આવા વચન સાંભળીને બોલ્યો, અરે ભાલ પત્ર વગેરે ચિહ્નોથી અલંકૃત તે યજ્ઞ સંબંધી અશ્વને હું લઈ ગયો છું। તેની સેવામાં જે સુરવીર હોય તે આવે અને મને જીતીને બળપૂર્વક ઘોડાને અહીંથી છોડાવીને લઈ જાય। રાજકુમારના વચન સાંભળીને સેવકને બહુ ગુસ્સો આવ્યો, છતાં તે હસતો હસતો ત્યાંથી પાછો ગયો અને રાજાની પાસે જઈને તેણે દમનની કહેલી બધી વાતો જેમની તેમ કહી સંભળાવી। તે સાંભળતા જ મહાબલી પ્રતાપાગ્રહની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેઓ ચાર ઘોડાથી સુશોભિત સુવર્ણમય રથ પર સવાર થઈને મોટા મોટા વીરોને સાથે લઈને રાજકુમાર સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યા। તેમની સહાયતામાં બહુ મોટી સેના હતી। આગળ વધીને તેઓ ધનુષ્ય ટંકાર કરવા લાગ્યા। તે સમયે ક્રોધિત નેત્રોવાળા રાજા પ્રતાપાગ્રહની પાછળ પાછળ મોટી સંખ્યામાં ઘોડે સવાર અને હાથી સવાર પણ ગયા। નજીક જઈને પ્રતાપગ્રહે યુદ્ધ માટે તત્પર રાજકુમારને સંબોધિત કરીને કહ્યું, કુમાર, તું તો હજી બાળક છે, શું તે જ અમારા શ્રેષ્ઠ ઘોડાને બાંધી દીધો છે? અરે સમસ્ત વીર શિરોમણી જેમના ચરણોની સેવા કરે છે તે મહારાજ શ્રીરામચંદ્રજીને તું જાણતો નથી। દૈત્યરાજ રાવણ પણ જેમના અદ્ભુત પ્રતાપને સહી ન શક્યો તેમના ઘોડાને લઈ જઈને તે પોતાના નગરમાં પહોંચાડી દીધો છે। તું સમજી લે કે હું તારી સામે આવેલો કાળ છું, તારો ઘોર શત્રુ છું બાળક। તું હવે તરત ભાગી જા અને ઘોડાને છોડી દે, પછી જઈને બાળકોની જેમ રમત ગમતમાં મન પોરવ। મન પરવ દમનનું હૃદય અતિ વિશાળ હતું। તે પ્રતાપાગ્રની આવી વાતો સાંભળીને હસ્યો અને તેમની સેનાને તણખલા જેવી સમજતો રહીને બોલ્યો, મહારાજ મેં બળપૂર્વક તમારા ઘોડાને બાંધીને પોતાના નગરમાં પહોંચાડી દીધો છે, હવે જીવતો છું ત્યાં સુધી તેને પાછો આપી શકું એમ નથી। તમે મહાબળવાન છો તો યુદ્ધ કરો, તમે જે કહ્યું કે તું હજી બાળક છો તેથી જઈને રમત ગમતમાં મન પરો, એના માટે એટલું જ કહેવું છે કે હવે તમે યુદ્ધના મેદાન પર જ મારો ખેલ જુઓ। આટલું કહીને સુબાહુ કુમારે પોતાના ધનુષ્ય પર પ્રતિંચા ચડાવી અને રાજા પ્રતાપાગ્રની છાતીને લક્ષ્ય કરીને 100 બાણ છોડ્યા, પરંતુ રાજા પ્રતાપાગ્ર્ય પોતાના હાથની સ્ફૂર્તિ દેખાડીને તે બધા બાણોના ટુકડે ટુકડા કરી નાખ્યા। આવું જોઈને રાજકુમાર દમન ભારે ક્રોધિત થયો અને તે બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો। ત્યાર પછી દમને પોતાના ધનુષ્ય પર 300 બાણોનું સંધાન કર્યું અને તેમને શત્રુ પર છોડ્યા। તેમણે પ્રતાપાગ્રની છાતી છેદી નાખી અને રક્તમાં નહાઈને તેઓ એ રીતે નીચે પડી ગયા જેમ શ્રી રામચંદ્રજીની ભક્તિથી વિમુખ પુરુષોનું પતન થઈ જાય છે। ત્યાર પછી રાજકુમારે શંખ ધ્વનિ સાથે ગર્જના કરી, તેનું પરાક્રમ જોઈને પ્રતાપાગ્ર ક્રોધથી બળી ગયા અને બોલ્યા, વીર હવે તું મારું અદ્ભુત પરાક્રમ જોઈ લે। આમ કહીને તેમણે તરત તીક્ષ્ણ બાણોની જડી વરસાવી, તે બાણ ઘોડા અને પેદલ બધા પર પડતા દેખાતા હતા। તે સમયે રાજકુમાર દમને પ્રતાપાગ્રની બાણ વર્ષાને રોકીને કહ્યું, આર્ય જો તમે શુરવીર છો તો મારું એક જ બાણ સહી લો, હું અભિમાનપૂર્વક પ્રતિજ્ઞા લઈને એક વાત કહું છું, એ સાંભળો વીરવર, જો હું આ બાણ દ્વારા તમને રથમાંથી નીચે ન પાડી દઉં તો જે લોકો યુક્તિવાદમાં કુશળ હોવાના કારણે મતવાલા થઈને વેદોની નિંદા કરે છે તેમનું તે નરકમાં નાખનારું પાપ મને લાગે। આમ કહીને તેણે કાળની જેમ ભયંકર અગ્નિ જ્વાળાઓથી વ્યાપ્ત અને અત્યંત તીક્ષ્ણ બાણ ભાથામાંથી કાઢીને પોતાના ધનુષ્ય પર ચડાવ્યું। તે કાલાગ્નિ જેવું દીદીપ્યમાન થઈ રહ્યું હતું। રાજકુમારે પોતાના શત્રુના હૃદયને નિશાન બનાવ્યું અને બાણ છોડી દીધું, તે ભારે વેગપૂર્વક શત્રુ તરફ જવા લાગ્યો। પ્રતાપાગ્રે જ્યારે જોયું કે શત્રુનું બાણ મને પાડવા માટે આવી રહ્યું છે તો તેમણે તેને કાપી નાખવા માટે કેટલાય તીક્ષ્ણ બાણ પોતાના ધનુષ્ય પર ચડાવ્યા, પરંતુ રાજકુમારનું બાણ પ્રતાપાગ્રેના બધા બાણોને વચ્ચેથી કાપીને તેમના ધૈર્યયુક્ત હૃદય સુધી પહોંચી જ ગયું। હૃદય પર ઘા કરીને તેની અંદર ઘૂસી ગયું। રાજા પ્રતાપાગ્ર્ય તે વીરના ઘાથી જમીન પર પડી ગયા। તેમને મૂર્છિત ચેતનાહીન અને રથની બેઠક પરથી પૃથ્વી પર પડેલા જોઈને સારથીએ ઉઠાવીને રથ પર બેસાડી અને યુદ્ધભૂમિથી બહાર લઈ ગયો। તે સમયે રાજાની સેનામાં હાહાકાર મચી ગયો। સમસ્ત યોદ્ધા ભાગીને ત્યાં પહોંચ્યા જ્યાં કરોડો વીરોથી ઘેરાયેલા શત્રુઘ્નજી હતા। પ્રતાપાગ્રને પરાસ્ત કરીને રાજકુમાર દમને વિજય મેળવ્યો અને હવે તે શત્રુઘ્નની પ્રતીક્ષા કરવા લાગ્યો। અહીં શત્રુઘ્નને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ક્રોધિત થઈને દાંતોથી દાંત પીસતા વારંવાર સૈનિકોને પૂછવા લાગ્યા, મારો ઘોડો કોણ લઈ ગયું છે? કોણે શૂર શિરોમણી રાજા પ્રતાપાગ્રને પરાસ્ત કર્યા છે? ત્યારે સેવકોએ કહ્યું, રાજા સુબાહુના પુત્ર દમને પ્રતાપાગ્રને પરાજિત કર્યા છે અને તે જ યજ્ઞનો ઘોડો લઈ ગયા છે। આ સાંભળીને શત્રુઘ્ન બહુ જ વેગપૂર્વક યુદ્ધભૂમિમાં આવ્યા। ત્યાં તેમણે જોયું કેટલાય હાથીઓના ગંડસ્થાન વિદીર્ણ થઈ ગયા છે, ઘોડા પોતાના સવારો સાથે ઘાયલ થઈને મરેલા પડ્યા છે। આ બધું જોઈને શત્રુઘ્ન નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા। તેમણે પોતાના યોદ્ધાઓને કહ્યું, અહીં મારી સેનામાં સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન ધરાવનાર કોણ એવો વીર છે જે રાજકુમાર દમનને પરાસ્ત કરી શકે? શત્રુઘ્નનું આ વચન સાંભળીને શત્રુવીરોનો નાશ કરનારા પુષ્કળના હૃદયમાં દમનને જીતવાનો ઉત્સાહ થયો અને તેમણે આ પ્રમાણે કહ્યું, સ્વામીન, ક્યાં નાનકડો રાજકુમાર દમનને ક્યાં અમારું અસીમ, ક્યાં તમારું અસીમ બળ? મહામતે, હું હમણાં જઈ રહ્યો છું તમારા પ્રતાપથી દમનને પરાસ્ત કરીશ. યુદ્ધ માટે મારા જેવો સેવક તત્પર હોય ત્યારે ઘોડો કોણ લઈ જશે? શ્રી રઘુનાથજીનો પ્રતાપ જ બધું કાર્ય કરશે. સ્વામીન, મારી પ્રતિજ્ઞા સાંભળો, એનાથી તમને પ્રસન્નતા થશે. જો હું દમનને પરાસ્ત ન કરું તો શ્રી રામચંદ્રજીના ચરણાર વિંદના રસાસ્વાદથી વિલગ, શ્રી રામ ચરણ ચિંતનથી દૂર રહેનાર પુરુષને જે પાપ લાગે છે તે મને પણ લાગે. જો હું દમન પર વિજય ન પ્રાપ્ત કરું તો જે પુત્ર માતાના ચરણોથી પૃથક બીજું કોઈ તીર્થ માનીને તેની સાથે વિરોધ કરે છે તેને લાગનારું પાપ મને લાગે. પુષ્કળની આ પ્રતિજ્ઞા સાંભળીને શત્રુઘ્નજીના મનમાં બહુ પ્રસન્નતા થઈ અને તેમણે યુદ્ધ માટે જવાની આજ્ઞા આપી દીધી. આજ્ઞા લઈને પુષ્કળ બહુ મોટી સેના સાથે તે સ્થાન પર ગયા જ્યાં વીર વંશમાં ઉત્પન્ન રાજકુમાર દમન ઉભો હતો. યુદ્ધ ક્ષેત્રમાં પુષ્કળને આવેલો જાણીને વીરોના અગ્રણી દમન પણ પોતાની સેના સાથે આગળ વધ્યો. બંને એકબીજાની સામે આવ્યા. પોતપોતાના રથ પર બેઠેલા બંને વીર બહુ શોભી રહ્યા હતા. તે સમયે પુષ્કળે મહાબલી રાજકુમારને કહ્યું, દમન, તમને ખ્યાલ હોવો જોઈએ કે હું તમારી સાથે યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરીને આવ્યો છું. મારું નામ પુષ્કળ છે, હું ભરતજીનો પુત્ર છું, તમને મારા શસ્ત્રોથી પરાજિત કરીશ. મહામતે, તમે પણ બધી રીતે તૈયાર થઈ જાઓ. પુષ્કળની ઉપયુક્ત વાત સાંભળીને તેણે હસતા હસતા ઉત્તર આપ્યો, ભરત નંદન, મને રાજા સુબાહુનો પુત્ર સમજો. મારું નામ દમન છે. પિતા પ્રત્યે ભક્તિ રાખવાના કારણે મારા બધા પાપ દૂર થઈ ગયા છે. મહારાજ, શત્રુઘ્નનો ઘોડો લઈ જનાર હું જ છું. વિજય તો દેવને આધીન છે. દેવ એટલે કે ભાગ્ય, જેને આપણે જેને પોતાની કૃપાથી અલંકૃત કરશે તેને જ વિજય પ્રાપ્ત થશે. પરંતુ તમે યુદ્ધમાં ઉભા રહીને મારું પરાક્રમ જુઓ. આમ કહીને દમને ધનુષ્ય ચડાવ્યું અને તેને કાન સુધી ખેંચીને શત્રુઓના પ્રાણ લેનારા તીક્ષ્ણ બાણો છોડવા માંડ્યા. તે બાણોથી આકાશ મંડળ ધંકાઈ ગયું અને તેની છાયાથી સૂર્યદેવના કિરણોનો પ્રકાશ પણ રેખાઈ ગયો. રાજકુમારના છોડેલા બાણોના પ્રહારથી અનેક યોદ્ધાઓ રથ, હાથી અને ઘોડા જમીન પર આળવડતા દેખાવા લાગ્યા. શત્રુવીરોનો નાશ કરનારા પુષ્કળે તેનું આ પરાક્રમ જોયું તથા આચમન કરીને એક બાણ હાથમાં લીધું અને તેને અગ્નિદેવના મંત્રથી વિધિપૂર્વક અભિમંત્રિત કરીને પોતાના ધનુષ્ય પર મૂક્યું. ત્યાર પછી સારી રીતે ધનુષ્યને ખેંચીને તેને શત્રુઓ પર છોડી દીધું. ધનુષ્યથી છૂટતા જ તે બાણથી યુદ્ધના મેદાનમાં ભયંકર અગ્નિ પ્રગટ થયો. તે પોતાની જ્વાળાઓથી આકાશનો જાણે સ્પર્શ કરતો હોય તેમ પ્રલયાગ્નિની જેમ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. પછી તો દમનનું સૈન્ય બળવા લાગ્યું. તેની ઉપર ત્રાસ છવાઈ ગયો અને તે અગ્નિની જ્વાળાઓથી પીડિત થઈને ભાગી ગયું. રાજકુમાર દમનમાં છોડેલા બધા બાણ અગ્નિની જ્વાળાઓમાં બળીને નષ્ટ થઈ ગયા. પોતાની સેનાને બળતી જોઈને દમન ક્રોધિત થઈ ગયો. તે બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો જ્ઞાતા હતો, તેથી તેણે તે અગ્નિ બુઝાવવા માટે વરુણાસ્ત્ર હાથમાં લીધું અને શત્રુ પર છોડી દીધું. તેના છોડેલા વરુણાસ્ત્રે રથ અને ઘોડા વગેરેથી ભરેલી પુષ્કળની સેનાને જળમગ્ન કરી દીધી. શત્રુ સેનાના રથ અને હાથી પાણીમાં ડૂબતા દેખાવા લાગ્યા અને પોતાના પક્ષના યોદ્ધાઓને શાંતિ મળી. પુષ્કળે જોયું, મારી સેના પાણીથી પીડિત થઈને ધ્રુજથી શુદ્ધ થતી નષ્ટ થઈ રહી છે તથા આજ્ઞાય અસ્ત્ર શત્રુના વરુણાસ્ત્રથી શાંત થઈ ગયું છે. ત્યારે અત્યંત ક્રોધપૂર્વક તેની આંખો લાલ થઈ ગઈ અને તેણે વાયવ્ય અસ્ત્રથી અભિમંત્રિત કરીને એક બહુ પ્રભાવશાળી બાણ પોતાના ધનુષ્ય પર મૂક્યું. ત્યાર પછી વાયવસ્ત્રની પ્રેરણાથી બહુ જોરથી હવા શરૂ થઈ અને તેણે પોતાના વેગથી ત્યાં ઘેરાયેલા મેઘોને વિખેરી નાખ્યા. રાજકુમાર દમને પોતાની સેનાને વાયુ દ્વારા પરાજિત થતી જોઈને પોતાના ધનુષ્ય પર પર્વતાસ્ત્રનું સંધાન કર્યું. પછી તો શત્રુ યોદ્ધાઓના મસ્તક પર પર્વતોની વર્ષા થવા લાગી. તે પર્વતોએ વાયુની ગતિને રોકી દીધી. હવે હવા ક્યાંય જઈ શકતી ન હતી. આ જોઈને પુષ્કળે પોતાના ધનુષ્ય પર વજ્રસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યારે વજ્રના આઘાતથી તે બધા પર્વતના તલતલ જેવા ટુકડા થઈ ગયા. સાથે જ તે વજ્ર ઉચ્ચ સ્વરથી ગર્જના કરતું રહીને રાજકુમાર દમનની છાતી પર વેગથી પડ્યું. છાતી વિંધાઈ જવાથી રાજકુમારને ભારે આઘાત લાગ્યો. એનાથી તે બળવાન વીરને ભારે વ્યથા થઈ. તેનું હૃદય વ્યાકુળ થઈ ગયું અને તે મૂર્છિત થઈ ગયો. દમનનો સારથી યુદ્ધ નીતિમાં નિપુણ હતો. તે રાજકુમારને મૂર્છિત જોઈને તેને રણભૂમિથી એક કોષ દૂર લઈ ગયો. પછી તો તેના સૈનિકો અદૃશ્ય થઈ ગયા અને તેમણે રાજધાનીમાં જઈને તેમણે રાજકુમારના મૂર્છિત થયાના સમાચાર આપ્યા. પુષ્કળ ધર્મના જ્ઞાતા હતા. તેમણે યુદ્ધભૂમિમાં આ રીતે વિજય પ્રાપ્ત કરીને શ્રી રઘુનાથજીના વચનોનું સ્મરણ કરતા રહીને પછી કોઈના ઉપર પ્રહાર ન કર્યો. ત્યાર પછી દુદુંબી વાગી ઉઠી, જોર જોરથી જય જયકાર થવા લાગ્યો. બધી બાજુથી સાધુવાદના મનોહર વચન સંભળાવવા લાગ્યા. પુષ્કલને વિજય જોઈને શત્રુઘ્ન બહુ પ્રસન્ન થયા. તેમણે સુમતિ વગેરે મંત્રીઓ સહિત તેમની ખૂબ પ્રશંસા કરી. અધ્યાય 14 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.